ઈચ્છા તો કામ થયું, અને દેવરે રાગદેશ જવા પડશે, બધા જાય રાગદેશ, વિતરાગ થવું પડશે. વિતરાગ થશો તાર વાણી નીકળશે, વિતરાગી વાણી, અને એ જ વાણી મોક્ષે લઈ જાય. વિતરાગી વાણી જેવી હોય, વાદી અને પ્રતિવાદી બંનેને કબૂલ હોય. કેવી કબૂલ હોય? હા, વિતરાગી વાણી પ્રમાણ માનવામાં આવે છે. જગત જગતે પ્રમાણ માને, આવું આધુ જગતે છે ને, તે વિતરાગની વાણીનું પ્રમાણ માને છે. માને કે ના માને? કારણ કે પ્રમાણ છે. અને એ જ મોક્ષે લઈ જતા. વિતરાગ વાણી વગર કોઈ મોક્ષે ગયો નથી. એનો મોહ ગયો છે કે મિથ્યાત્વ મોહ ગયો છે, વગર મિથ્યાત્વ એટલું જ રહ્યું છે. પેલા મિથ્યાત્વ મોહ છે, મોહ છે તો હજી એ ટેકવાનું જ નહીં. મિથ્યાત્વ એટલું રહ્યું, અને મિથ્યાત્વ મોહ ગયો હોય ને તો સંકેત થોડા વખત પછી થાય. મોહ ગયો કેવાય, મિથ્યાત્વ પરિણામ છે. મિથ્યાત્વ એ તો પરિણામ છે દેખાતું, એ કોઝિસ નથી. મોહ કોઝિસ છે. જગત ભૂલાય નહી તો એ બહુ થઈ ગયું. જગત એ ભૂલાતું નથી નઈ, જગત વિસ્મૃત થતું નથી નઈ. અહીં બહાર નીકળો કે અમદાવાદ બધું યાદ આવે, અહીં બેઠા હોય તો જ ના આવે. એ માયા બહાર ઉભીરેલી હોય તો માયા. હરીશચંદ્રભાઈ પૂછે છે કે સામાયિક માં 8 મિનિટ સુધી મન વચ્ચે ને કાયા બંધ રહે તો એનો અર્થ શું કે છે? એનો અર્થ શું થાય છે? સાત મિનિટ હોય તો કામ લાભ ના થાય, 8 મિનિટ નું થાય તો લાભ થાય. શું કે છે? જય સચિદાનંદજી. એમાં દાદા એવું લખ્યું છે આપતા વાણી માં, બહુ આગળ ગયા પછી જ થાય. આપડે એકદમ કરવા દે ના, જરા પૂરણ કરણ બધું ઘણું ઘણું થઈ જાય ત્યારે થોડું ગણન રહેતા થાય. જય સચિદાનંદ. હજુ મન નો પલટો કેમ થતો નથી? મોક્ષ તરફ જવા તૈયાર નહી કરતો. તૈયારી છે પણ પાછા વિચારો આડાવરા થાય છે, ફરી જાય છે. સંઘ કેવો છે તમારો? સંઘ કુસંગ કરો છો? સત્સંગ કરો છો? સત્સંગ રોજ કરો? સત્સંગ રોજ કરો? રવિવારે કરીએ. દાદા સત્સંગ હોય છે દુકાનોમાં? દુકાનો નિવૃત્ત છું, રિટાયર્ડ છે. એ દુકાનો ઘરમાં બધો નિરાશ કુસંગ જ છે. બધો કુસંગમાં સી છે, માણસ બહાર નીકળી શકે. તો સત્સંગ નું જોર બહુ થયું હોય ને પછી કુસંગ નું જોર ઓછું હોય કામ નીકળી જાય. કુસંગ નું જોર છે, પાછું કહ્યું નો કુસંગ દુષમ કાળ નો, કુસંગ પાછો દુષમ કાળ નો, એટલે અન્ના પાછા છૂટા રાખવા પડે, પેલા છૂટા રાખવા પડે, અન્ના છૂટા ના રાખવા પડે આ 100 રૂપિયા તો રાખવા જેવો છે જ નહીં, કારણ કે રાત દાડો બરફ ની પેલું ઓગળી જાય. આ બરફ છે ને તો આયા પછી ઓગળ્યા જ કરે, એ તો 100 રૂપિયા ઓગળ્યા જ કરે. અને કર્મ બંધાયા તો જુદો, બધા કર્મ બંધાયા તે જુદો, અને આ રૂપિયો ઓગળી જાય આપણા હાથમાં આવે. અહીંયા સંસારી વાત હોય, આત્મા ની નાના આત્મા ની વાત હોય, આત્મા પરમાત્મા ની સંસારી વાતો ના હોય. અત્યારે તો આપડે તો આ બધા ઉપાશ્રય માં સંસારી ની વાતો ચાલે, સંસારી વાત એટલે કેવી, આ છોડો અને સારું કરો, સારું કરો એમ કે છે ને, એ સંસારી વાત છે ને. જે કરો તે હું ધર્માદાય કરો, દાન કરો, કે કરો કરો, એ બધું જ છે સંસારી વાતો. અહીં કરો ને એવી વાત જ ના હોય, આત્મા અને પરમાત્મા ની વાત હોય. અહીં આમ કરો કે તેમ કરો ના હોય. ભગવાનની ભાષામાં, મહાવીર ભગવાનની ભાષામાં હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એમની ભાષામાં શબ્દ જ હતા નહીં. આ તો અજ્ઞાન ભાષામાં છે આ શબ્દો, બાકી ભગવાનની ભાષામાં આવા શબ્દ ના. હું કરું છું એ તે કરે છે, કરતા પણ છૂટી ગયું કે ઘર ની નિર્જાત થયા કરે, નવું બંધાય નહી. આત્મા જાણે કે છૂટ્યો એ સમજી થઈ ગયું. નંબર લાગશે એમનો રમણબેન. અને આ દરેક ના હવ હવ નો ધર્મ જુદો હોય. શું હોય? આ જૈનો છે ને તે બધા જૈન નો જુદો જુદો ધર્મ હોય, સમજો ને. એટલે હવ જેવી દ્રષ્ટિ પોતા, દરેક પોતાની દ્રષ્ટિ પ્રમાણે ધર્મ હોય. શું હોય? સમજ પડે ને ભાઈ. ખરી રીતે જુદું કોઈ નથી, છે જ નહીં. કઈ ગ્રેજ્યુએટ બીકોમ માં છેલ્લા વર્ષમાં ભણતો હોય ત્યારે એમ કેવા કહી શકાય કે આ બધું ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ બધું ખોટું છે એવું કહેવાય? એમાંથી જ આપણે ગયા હતા. પાછળ આવનારા જોઈશે રસ્તો, આ રસ્તો જ છે બધો. શું છે? દરેક નો વ્યૂ પોઈન્ટ છે. 360 ડિગ્રી થઈ જાય તારે એવા જ્ઞાન નું વ્યૂ પોઈન્ટ ઉત્પન્ન થાય. તારે મતભેદ ના રહે કોઈ જોડે. મતભેદ થાય કોઈ જોડે? મતભેદ નહી પડતો? એટલે મતભેદ થાય છે તો આ બધી બહુ કર્મ બંધાય. અને કર્મ બંધાય એટલે આપડે ભોગવવું જ પડે. પછી છતાં એ કર્મ પુણ્ય નો કર્મ હોય તો હોના ની બેડી મળશે, પાપ નો હશે તો લોખંડ ની બેડી મળશે. પણ બેડી છે, બંધ બંધન છે. માર્ગ મૂકી નથી ગયા છે મહાવીર ભગવાન. પણ મોક્ષ છે એથી સીધું નથી જવાતું, ફક્ત એક અવતાર બે અવતાર થઈને થઈ શકે છે ને. તો એમાં આપણે શું ખોટ જવાની? એક અવતાર બે અવતાર તો અરે 15 અવતાર પહેલા અંદર શાંતિ જબરદસ્ત થાય છે. મોક્ષ જવાનું નક્કી થયું તો હજી શાંતિ. બે અવતાર બધા 4 અવતાર હોય તો આપણે શું ખોટ જવાની? આ લોહી ઉકાળો નહીં ને, લોહી કાળો જોયેલો, બધું લોહી કાળા માં જ છે જગત. એમાં 25-25 લાખ રૂપિયા ના ધંધા કરે છે, 50-50 લાખ રૂપિયા ના, કરોડ કરોડ રૂપિયા ના, પણ લોહી કાળા માં રાત દાડો લોહી કાળો, લોહી કાળો, લોહી કાળો. મનની શાંતિ નહી છે, મનની શાંતિ નથી એમ. મનની શાંતિ નથી, મનની શાંતિ ના રહે, ચિત્ત ભટક ભટક કરે, મનની શાંતિ રહે નહી. અને ખાતી વખતે, ખાતી વખતે વેપારમાં ગયો, દુકાન પર ગયો, દુકાનભાઈ વ્યવહાર બનાવ્યો છે ને, એમાં મોહમાં પડાવવાનું નહીં, મોહમાં પડવાનું નહીં એમ. એ તો પેલી ફરજ બજાવ, એમની ફરજ બજાવશે ને છોકરાઓ. ઈશ્વરને ઓળખીને બધાને મદદ કરવી, માણસ પાત્ર માં ભગવાન નો અંશ છે, પરમાત્મા થાય ના, એવું મારવાનું તો છે ના, એ તો પૂર્ણ મિદમ પૂર્ણ માં જાય, બધા ભેગા થાય ને, એમ મારવાની જરૂર નહીં, એમને એમ જ ભેગા થઈ શકે, માનીએ માનીએ તો, મનને સમજાય તો. એ સમજવાનું મુશ્કેલ છે, અને બુદ્ધિ થી સમજાય, પણ હજી જેને રિયલાઇઝ કરીએ એ નથી થતું, રિયલાઇઝ નથી થતું, એમ અનુભવ નથી એ અર્થમાં થતો, બુદ્ધિ થી સમજાય, નહીં તો ન સમજાય. તમારે ખાતે શું રાખ્યું? આપણે જે ધ્યાન માં બેસીએ, બીજું ચોખ્ખા કામ થાય. તમે કોલેજ માં શિક્ષક છો ને? હા, કોલેજ માં શિક્ષક છો ને? કોલેજ માં અત્યારે ગ્રેજ્યુએટ થયેલા ને? હા. શું ભણેલા? એમ એ અને બીએડ બે. એમ એ બીએ બે અને બીએડ કોલેજ માં જ પ્રિન્સિપાલ છું. તમે ધ્યાન કરો છો, કરનાર સી રીતે ધ્યાન કરી શકે? બેસી એટલે અનુભવ એવો થાય છે કે બુદ્ધિ થી નથી, પણ બેસીએ છીએ તો બીજી વસ્તુ ભૂલાઈ જાય છે. ના, પણ કરનાર માણસ ધ્યાન સી રીતે કરી શકે? કરતા જાતા તન્માયાકાર થવું એ ધ્યાતા ની ફરજ. બસ એ જ તન્મય ને ધ્યાન ન કહી શકાય, એટલે એમ કે આપણે ધ્યાન કરીએ છીએ એનો અર્થ ધ્યાતા. ધ્યાન કરાય જ નહીં, ધ્યાન કરવા જેવી ચીજ જ નથી. ધ્યાન એ પરિણામ છે. શું છે? ધ્યેયમાં તન્મયતા રહેવું એ તમારી, તમારે કરતા પડવું છે. શું છે? બરાબર. એમાં લાભ શું થયો? ત્યાં કે એમાંથી ધ્યેયમાં તન્મયતા થયા, ધ્યાતા અને ધ્યેય ધ્યાન ઉત્પન્ન થઈ જાય. શું થાય? પરિણામ. જો તન્મય ના થાય, ધ્યાન ના ઉત્પન્ન થાય. બરોબર ને? અને તમે જે ધ્યાન કરશો એ તો, એ તો એકાગ્રતા ને ધ્યાન કરશો. ધ્યાનમાં અહંકાર ના હોય. જ્યાં જ્યાં ધ્યાન નો કરતા અહંકાર હોય નહી, ધ્યાન સ્વાભાવિક ઉત્પન્ન થાય છે. શું થાય છે? સ્વાભાવિક. એ તમે સમજાયું? અહમ ભાવ આવે તો પછી ધ્યાન નથી. અહમ હોય ત્યાંથી ધ્યાન થાય. આપડા લોકો સમજાય, બધું હિન્દુસ્તાન બધું ચાલે છે ને, બધું સમજણ માં ઊંધે ઊંધું ઠોકાર ઠોક કરી કરાવી લે છે. ના, પણ સાચા સંતો તો આમ જ કે છે, પણ લોકો સમજી શકતા નથી. હા, પણ શું કરે તો લોકો, તો આગળ મુનિ મહારાજ બોલતા હોય, બોલો ત્રીસે પંચે દોઢસો, એવું બોલતા હોય ને, તો પાછલા વાળા કે છે ધકેલ પંચે દોઢસો, ચાલ્યા કરે. આવું બધું ઊંધું બટાય, બધું સંભળાય નઈ એટલે શું થાય? મૂળ વસ્તુ ઉડી ગઈ છે, અને ગપ ગુણ્યા ગપ 144 એટલે અમારે 144 જવાબ તો હાથે, પણ આ ગપ ગુણ્યા ગપ એ શું છે? કઈ રકમ છે? 12 × 12 શું? તો આપણે જાણીએ કે 12 × 12 અરે 12 ગુણ્યા ગપ મૂકી લાવ્યો હતો આપડે, જોઈએ કે આપડે એક રકમ તો હાથી છે, પછી બીજી મિસરાયેલો બે માર્કો થા આપો. શું આ તો ગપ ગુણ્યા ગપ એટલે મારી શું રહ્યું આપડે ભાઈ, એવું બને કે ના બને? બને બને, એવું જ ચાલે છે, પોલમ પોલ ચાલે છે. પછી સ્થિરતા સી રીતે આવે? તમે કેટલા વર્ષથી ધર્મ પાળો છો? ધ્યાન વગેરે 3 વર્ષ. હે, 3 વર્ષથી? એ પેલા ધર્મ પાળતા નતા? ધર્મ પાળવાનું એટલે પ્રાર્થના કરવી, એ બીજો તો કોઈ શું ધર્મ પાળવાનો. અને અત્યારે 3 વર્ષથી પાળો છો? 3 વર્ષથી ધર્મ પાળવા કરતા ધ્યાન માં બેઠો. ના એમ નહી, પણ એનાથી કઈ, એનાથી કઈ એકાગ્રતા નો પ્રયત્ન થાય. તમારામાં પૂરા પરમાત્મા છે, અંશ નથી એનામાં, બધાનામાં પૂરા પરમાત્મા છે, ગધેડામાં પૂરા પરમાત્મા છે. પણ એને પરમાત્મા કેમ કહેવાતા નથી? કે પરમાત્મા પ્રગટ થયા નથી. શું થયું નથી? પ્રગટ થયું. આ જ્ઞાની પુરુષો પુરુષ પરમાત્મા પ્રગટ થાય એટલે લોકો કે ભગવાન આયા. તમારા પ્રગટ થાય તમને કે એમના પ્રગટ થાય એને કે? મહાવીર ભગવાન ના પ્રગટ થાય મહાવીર ને કયા? જેના જેના પ્રગટ થાય તેને ભગવાન. એટલે પરમાત્મા તો આખા જ છે. તારે કે છે કે તમે કહો છો એ શબ્દ કઈ ખોટો નથી? લૌકિક ભાષાનો છે, લૌકિક ભાષાનો છે. ના લૌકિક ભાષા નહીં, વાત તદ્દન ખોટી નથી, પણ વાત ચોપડવાની પીજ ગયા એવું થઈ ગયું છે. એ છતે ભગવાન આત્મા તો ભગવાન તો આખો જ છે, આકાશ છે. પણ જે આવરણમાં, આવરણ એની ઉપર, તેથી આપણને દર્શન થતો નથી, એનો લાભ મળતો નથી. એ આવરણમાં એક બે હોલ પડે એટલો પ્રકાશ આપણને મળે, એટલે આપણે એને અંશ સ્વરૂપ પ્રકાશ કહીએ છીએ. શું કહીએ છીએ? અંશ સ્વરૂપ. તમને જે મળે છે તે અંશ સ્વરૂપ મળે છે, બાકી ભગવાન તમે આખા જ છે. કોણું જેટલું પડે, આ 5 ઇન્દ્રિયો 5 કોણા તો મોટા મોટા પડી ગયા છે. બીજા પાછા તમે જેટલા કઈ ધર્મ કરો તે પડતો જાય, ત્યાં બાર અજવાળું આવતું જાય. એટલે અંશ સ્વરૂપ આ અજવાળા ને કે છે લોકો, થોડું દેખાય. પણ લોકો સમજવામાં ફેલ થયું એટલે બધું ઉદય માર્ગે ચાલી ગયું કે ભગવાન જ અંશ સ્વરૂપ છે. કે ત્યારે ભગવાન અંશ સ્વરૂપ ના હોત, સર્વાંશ સ્વરૂપ છે ભગવાન. કેવા છે? સર્વાંશ થાય, સર્વાંશ અંશ ના થાય એવા ભગવાન છે. પથરો જોયેલા ખરા તમે? તો આભાર જંગલ માં ભેગા થતા હશે. આ છે, શું છે? અત્યાર સુધી જે આનંદ ચાખ્યા હતા એ માનસિક આનંદ હતો. કેવો હતો? માનસિક. અને આત્મા, આત્મા થી અનુભવ માં આવે એવો આનંદ છે. કેવો છે? આત્મા થી અનુભવ. અત્યારે અમારી હાજરીમાં તમારા આત્મા આમ જાગૃત થઈને બેઠેલો હોય, પછી અમારી હાજરી બંધ થાય એટલે પછી હું જે શબ્દ બોલું તે આવરણ ભેદી હોય. તમારા આવરણ ને ભેગા થાય છે, તારે એ જે વ્યવહાર કરે છે તમે જુઓ તો તમને એવો બુદ્ધિમય હોય છે. એ લોકો જો ગાડા ને ફક્ત વેર કોની જોડે છે? આ દાયા જોડે. કારણ કે આ દાયા એ મને ગાંડો બનાવ્યો છે. આ લોકોએ જ, આ નલાયક લોકોએ મને ગાંડો બનાવ્યો છે. બાકી એ જયારે ગાડા બધા ભેગા થઈને બેઠા હોય ને તો તમે વ્યવહાર જુઓ, તમને એમ લાગે ઓહો કેટલી સરસ બુદ્ધિ છે આ લોકોની. બહુ સુંદર વ્યવહાર, મારા માર ના કરે, ઘટું ના કરે. એ મારે તમને જો દેખાય મારે, અને જો તમારે ગોડા પણ હે જો માર ના ખાવો હોય તો હું તમને શીખવાડું કે તમારે ગોડા કરતા કરતા જવાનું, આમ આમ કરતા કરતા તો પછી જવા દે. પણ તમે જો દાયા દેખ્યા કે મારા માર્ગે, અમારા બુદ્ધિ ના હોય, અમારામાં બુદ્ધિ જરાય ના હોય. શબ્દના ઝઘડા છે, શબ્દના ઝઘડા છે દુનિયામાં. ત્યાં બુદ્ધિ તો બધામાં છે એમ, એનો ઉપયોગ અહંભાવ માટે કરે ત્યારે આપણે કહીએ છીએ ખોટી બુદ્ધિ છે. અને પ્રજ્ઞાને જરાક એનાથી પરિશુદ્ધ કરે એટલે પ્રજ્ઞા કહીએ છીએ આપણે. પણ સામાન્ય લોકો તો બુદ્ધિ જ કહે છે. અને પેલે બુદ્ધિ અમને ના હોય, બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. શું છે? પ્રકાશ પડે ને મીડિયમ ઇગોઇઝમ છે. હવે અમને ઇગોઇઝમ ના હોય એટલે ડિરેક્ટ પ્રકાશ મળે. અને માણસ ની મોટી ઉંમર અને એક બાજુ ગહેરી દીધી, કયું શાક ચડી જાય? કોઈ દીધી જબરબંધ ચડી જાય, વરકો વરી જાય. એટલે આ જવાન માણસ તો જલ્દી વરી જાય. છોકરો હોય, ભત્રીજો હોય, ગમે તે હોય, એ વધારે પડતી બુદ્ધિ વધારે. અને જે આગળ જતો હોય તો આપડે હેલ્પ કરવી જોઈએ. જો ત્યાંથી નાનપણ માં જ નક્કી કરેલું. ખોટું ખોટું આઈડિયા તો ધક્કો મારી પાછો. આ બધા મેં જોયા, બધા આઈડિયા ત્યારે આગળ વધ્યો તો મારી ઠોકીને ધક્કો મારીને પાછી પાડી દેશે. અને પાછળ વળી પડી ગયું હોય તો એની આવશે, પણ મારી પાછળ રે. મારી પાછળ તમને સમજાવ્યું? આ કેટલી બધી પેલા કેટલું ડેવલપમેન્ટ કાચું આપણા બધા ગુજરાતીઓનું, કે બ્રાહ્મણ બ્રાહ્મણ બધામાં આવું. અને પાટીદારો બહુ ચીર ચડે કે કઈ જતના રોગ છે? છોકરો આગળ વધ્યો તે તો આપડે આનંદ પામવો છે, ના પામવો છે? આ તમારા લોકોનો મન સારો છે એટલું મેં જોયું. છોકરો આગળ વધે પણ એ તો પેલા ભણતર ઓછું હતું ને એટલે હશે. ભણવા જ ના દે ને એ શું ભણતર વાળા શું કે છે? તમે ભણ્યા છો પણ અમે ગણેલા જ છીએ એમ કે છે. પાછું મારા વાત મોટી કરે છે. ગણતર અમારું હતું કે ના, ગણતર માં ખોટા નતા. ગણતર બરોબર હતું પણ આ ડેવલપમેન્ટ કાચું બધું. અત્યારે બુદ્ધિ ડેવલપમેન્ટ થઈ છે. અંગ્રેજો આવ્યા પછી આ ભણતર ભણતર ના બધા લીધે આપણા દુરાગ્રહો બધા તૂટી ગયા. ખોટા ખોટા દુરાગ્રહો, ખોટી ધમાલો બધી તૂટી ગઈ. બહુ સારું પડી ગયું. આગળ ના વધારે એટલે મેં મારા ભત્રીજાઓ બધા બધાને કહી દીધું, ભાઈ તમે તમે તમારા સિંગડો લઈને મને હોમ આઈને મારજો, પણ તમે આગળ વધો મારાથી. શું કહેલું? આઈ વિલ હેલ્પ યુ. તો આખી જિંદગીથી એવું રાખેલું. આપણે એ તો જ્ઞાની માણસો માટે પણ એ જ હતું. શિષ્યાતિચ્છેદ પરાજય એમ જયારે આવ્યો, શિષ્યાતિચ્છેદ પરાજય એમ જ્ઞાની માણસો હતા તો પોતાનું ત્યારે પણ પેલા ગુરુઓ શિષ્ય થી શિષ્ય આગળ થાય. ગુરુ કરતા એવું ઈચ્છા, ગુરુઓ ઈચ્છતા હતા પેલા. ગુરુઓ એમ કે શિષ્યો પોતાથી આગળ જાય એવું ઈચ્છતા હતા પેલા. એ જમાનો બહુ બહુ જૂનો હતો. સક્યુ વારો પણ આ વચલો જમાનો તો બધા બધું જંગલી ખાતું. એટલે મેં તો બધા મારા ભત્રીજા બધા બધાને કહી દીધું, તમે તમે મારી મારી હેલ્થથી આગળ આવો તે મને વાંધો નથી. આગળ આવ્યા પછી મને સિંગડાથી મારજો હમાઈને, પણ મને વાંચ્યો તારે એમ લાગશે કે આ તો ડાયો છે, પણ આગળ આવો. આપણા લોકો પાછું જ પાડવાનું ખરેખર કરે. અત્યારે આ ચંદ્રકાંત ભાઈ આગળ આવી જાય મારાથી ખોલવા માટે છે. એ આ મેં હેરામ હેલો રસ્તે બતાડી છે. નહીં હેલો નથી, નથી હેલો કોઈને આવો વિચાર નથી આવ્યો કે આ એમ સેપરેટ આ એમ માય. શું લખ્યું તું કે દૂધ ઘી નહીં ખાતા હોય? મને આવો નહીં આવેલો વિચાર. આવો આવત નહીં ને, આવું ફળદ્રુપ બીજું હોય નહીં ને. આ તો કઈ કામ કર્યા હતા? ફાયલો વખત થાય ને 1900 ને 1989 માં ફાઇલ શું થાય છે? 1989 માં થશે, 1980 માં થનારી 1980 માં થશે, 1981 માં થનારી 1981 થશે. એની એની ફાઇલો ઇન્જિનિયર ને દબા ને કઈ કાયમ લગ્ન નથી હોતું. શું કહ્યું? જે દબા જોડ્યા તે પાછ જો આગળ વડોદરા નો કાપી નાખે પાછો. એન્જિન તો એને પછી લાઈટ એન્જિન ના જ રે હંમેશા. એટલે આવું કશું હોતું નથી. અમને બધા ડબ્બા છે પાછળ બધું ચાલ્યા કરે બધું કરાવે ને. કે જાઓ દાદા ને ત્યાં કહે ભાઈ અમને આવું ના પાડીશ કે કોઈ છેલ્લી સ્ટેજ માં જતો હશે તીકડે આખું બ્રહ્માંડ પ્રકાશતું હશે. હા પ્રકાશ ને. તો અહીં જે જે વિતરાગ આત્મા જાય મોક્ષગામી મોક્ષે જતા રહે પ્રકાશ માં પ્રકાશ રસ્તો જાય દાદા. આખા આપણને ખબર પડે કે પ્રકાશ વધે છે. પ્રકાશ વધે છે તેથી આપણો નિકાલ થાય છે. નિકાલ ના કરે એક એક ફાઇલ નો નિકાલ ના થાય. એક ફાઇલ નો નિકાલ ના થાય સીધ નિકાલ થાય છે. પ્રકાશ વધે છે તે થાય છે. કેટલી અથડામણ થાય છે આખા દાડામાં? બહુ ઓછી. પ્રકાશ ને લીધે અથડામણ નહીં થતી. આખું જગત મરી ગયું. મેરો પ્રકાશ વધતો જ ચાલ્યો છે. હવે ગુંચ જ ના આવે. ગુંચ આવતી તો ને જગત આખું ગુંચ વાળું જ છે. દરેક બાબત કશું બને ગુંચાયા કરે. ગુંચ તો બધી ઉકલી ગઈ દાદા. હા ગુંચ તો બધી ઉકલી ગઈ. પછી શું દાદા પાસે છે બધા એ છે જોખમ. છતાં આપણે નક્કી રાખવાનું કે ફાઇલ નું જે હશે એનો કોઈ ફેરફાર નહીં કરવાનો. જે ફાઇલ નું જે બનવાનું છે એનો ફેરફાર કોઈ કરવાનો નથી. અને આપણે ફેરફાર નહીં કરવો. વ્યવસ્થિતમાં જે હોય ભલે હો. શું કહ્યું? બરાબર વ્યવસ્થિતમાં જે હોય. એટલે આપણે એને ખેત ભેદ રાખવાનું નહીં. આ કારણ કે આ પોતાની વસ્તુ કોઈ છે નહીં. આ તો ફાઇલો જ છે. શું છે? ફાઇલો. દેહ પોતાનો નથી. ફાઇલ છે અને બીજું બધું ફાઇલ. બરાબર ફાઇલ નો જવાબદારી આપણી હોતી નથી. વ્યવહાર પૂરતી જવાબદારી હોય છે. વ્યવહાર પૂરતી. વ્યવહારમાં કોઈ કે આ સુગંધ તમને ઠપકો નથી આવતા કે તો આપણે એમ ના કહેવાય કે ભાઈ હું તો ધર્મી છું. હું તો આત્મા થઈ ગયો છું. મારા છોકરાને એવું ના બોલાય. આપણે તકાત કબલું પડ્યું કે મારા છોકરાને ઠપકો નથી આવતો. વ્યવહારથી છે. પણ વ્યવહારથી બહુ ફાઇલો એવી ચિત્રી હોય. હા એવી ફાઇલો ચિત્રી હોય જે લોકો આવે કે તું દેખાતો નથી કેમ આમ. તો પછી સહેજ સ્વાભાવિક કોઈ વખત કહેવાય છે કે જો ભાઈ હું ક્યાંય બહાર ન જતો. મારા સત્સંગ સિવાય આ રવિવારે અમે સત્સંગ રાખ્યો છે. બીજો ટાઈમ મળતો નથી. પણ એવું નથી એમ કે અવસર મળી ગયો. ક્યાં આગળ એના પર ગુસ્સે થઈ ગયો. અવસર મળશે તો અવસર મળી ગયો. કે આપણે અવસર મળ્યો હતા તો સિવાય જ ને. આપણે કેવું કે જુઓ તમારે ખેલતો જુઓ કઈ. હા એ કઈ એ કઉ છું કે સુચન તમારે ખેલતો જુઓ કઈ. ગાડું સરસ સારી છે. લોકોનું કલ્યાણ કરી નાખવાનું. આપડે ના કહેવાય ને એને શું પેલા ક્રાઇસ્ટે કહ્યું નતું કે ભાઈ આ પેલા ક્રાઇસ્ટ ના શિષ્ય કે તમને આ ધોલો મારે છે ને આ તમે એ કરે છે આ પાછી ચડાવવાનું કરે છે તે એમને કશું અમે કશું કરીએ તમે કહો તો હુકમ કરો તો નિમિત્ત હોય કર્યા કરે નહી. અને આપણું તો તમારું કોઈ લઈ જનાર નથી. લઈ જશે તો થોડું ઘણું તે છે. તમારું કોઈ લઈ જનાર નથી. તમને ઓળખતો જ નહીં ને કોઈ. ઓકે કોણ આ મહાત્મા ઓળખે? કસ્તુચનો તો આપણે લૂંટાવા જ બેઠા છીએ. હા બસ દાદા અમારા કાકા મહારાજ હતા આચાર્ય છે. રત્ન શિરોમણી આચાર્ય મહારાજ ત્યાં કીર્તિ વિજય છે. તો આ રમણભાઈ શેઠ અને હિંમતભાઈ કહી આવ્યા હશે કે ભાઈ અમે તો કસ્તુરભાઈ ના સંઘમાં ભર્યા છીએ અને બહુ આનંદ થાય છે અમને, તો કે છે એમ કે, તો કે છે કે હસુને ખબર નથી કે મને એમ કે એક નાની પુરુષ હોય તો એકલી એકલી લાભ લે છે તો મોકલજો એમ કે. એ પછી હું ગયો હતો, પછી 2.5 કલાક સુધી ચર્ચા કરી તો બધું કરેલો હોય તીર્થંકર આવશે તેના જ આપડા ગુરુ કરવા તો આવશે તારે કરશે ને, તીર્થંકર આવે તારે કરશે ને. કેટલી વર્ષ મારા ભગવાન ના ઘરમાં હતા કે અત્યારે આ ટોળું તમારું થયું. હવે મેં કાલ પેલા છોકરાને પૂછ્યું અમદાવાદ, આ બધા તમારા અમદાવાદ ના મહાત્માઓ છે તેમને છે તે આગળ ગાંધીનગરમાં બેહારી આપડે પાછળ પેલો એ છે આ બળદ ની પાછળ બળદ ને માર માર ના કરે પણ આમ તો જરા ગળા હરિયાલે ગોતે નહી પણ હરિયાલે પેલો સમજી જાય મને આ નિર્બંધ છે તે પેલું હરાયો ને તકલો નહી તમે આપણ નહી બગડી બધા પ્રકાર નું દુઃખ ગયા હવે રહ્યું નહી દુઃખ. હસુબેન ને પૂછ્યું મેં આનંદ છે બહુ આનંદ તા સાધન ની અંદર પ્રેમ પ્રેમ ને પ્રેમ જ દેખાય પ્રેમ રાગદેશ નહી કહી છોકરા બોકરા બધા મસ્ત રહેશે એક જ ધોરણ આથી હું ઘૂર રહ્યું છોકરા મસ્ત રહેશે. આ વચ્ચે અમારે થતી હતી પાછી પેલા પરીક્ષાઓ બધું આવે ને એટલે પ્રેમ પ્રતાપ બેન ત્યાં થતી હતી અમારે ત્યાં થતી હતી હાજર થાય છે. આ તો પગે આવું થઈને એટલે અહીં હોવું આરતી કરો તો દેવ લોકો હાજર થાય નિરંતર ચાલુ થઈ ગયો હવે બધું નાટક જ છે. આ ભારે આખો ડોખામાં જ ગયું બધું વિશેષ પરિણામ તો બની શકે એમ છે જ નહીં. કોઈ કોઈની આરખીલી નથી, જો આરખીલી હોય તો કોઈને કોઈ કોઈને મોક્ષ દેવા દે નહીં. કોઈ કોઈની આરખીલી નહીં, તમારી જ ભૂલો અને તમારા બ્લન્ડર્સથી જ આ બધું અટક્યું છે. શું થયું છે ભૂલો ને નથી આપણી ભૂલો શું મુંબઈ માં એક છોકરે છે તે એક વકીલ ને કહ્યું કે મારા બાપ ને ઉઘાડું જ ના પડે ને દેવ કરવી છે દેવ ભાગશાળી ખોવાય પેલો કે હું ભાગશાળી થયો એટલે નવાય ભાગશાળી હું તું ડૂબ્યો જગત થી જ કબૂલ કરે મા બાપ એટલે મા બાપ તો મા બાપ આ દુનિયામાં પહેલા પેલું સેવા કરવા જેવું સાધન હોય તો મા બાપ છે. શું છે મા બાપ પછી બીજા નંબર કોણ એ ગુરુ. પણ જે ગુરુ જ્ઞાન આપે તે હા પછી આ ગુરુ ને એ ગુરુ કિલ્લી વગરી પણ હોતી નથી. શું નહીં હોતી ગુરુ કિલ્લી ગુરુ ગુરુ કિલ્લી રાખે ગુરુ નો અર્થ ભારે સારો તું મને કહું છું એથી જ બહુ નીતિ સ્વરૂપ છે મારું એટલે એ થાકી જાય કે ના થાય થાકી જાય. આ ગુરુ થઈ બેઠા છે ને પેલા આપડે તો પેલા આપવા ભાઈ આવે છે ને કઈક આપડે તો કઈ લગ્ન પગન હતું કે ગયા હતા બધા જગ્યા બહુ બધી વાત કરું મને કહે તમે ભલા કહે બહુ જ એના ગુરુ થઈ બેઠા થઈ જશે આપણા બીચ માં જાણતા નહીં ગુરુ થઈ ગયો મૂર્ખ માણસ નથી કહ્યું મૂર્ખ હોય તો ગુરુ થાય છે કારણ કે ભલભલાને તાળા મારી દીધા છે તાળા મારી દીધા છે ગુરુ થયો નથી, ગુરુ મૂર્ખ બનવું એ હું તો લઘુત્તમ રહ્યો છું, કશું પડવાનું ભો જ નહીં કોઈ જગ્યાએ. અને હમણાં લાલી વાઘરી બોલાવે, કાકા મારે બધા અડચણ છે, હું વાત પૂછું તમે કહું ભાઈ અહીં બેહું, અહીંયા અહીં બેહું થાય જોડે બેસીને વાત કરી. લાગ્યો મોટો અમારે તો બેસી વાતચીત કરે, પણ વાતચીત કરતો રહે એટલે શું કરીએ. બાકી મનુષ્યના જેવો જ એની પર પ્રેમ રાખીએ અમે ગધેડા ઉપર. ભગવાન ભાઈ બેઠા ફગત આ કોઈ લાકડા રૂપિયા કે કોઈ સોનાનું પેકિંગ, કોઈ તાંબાનું પેકિંગ, કોઈ પિત્તળનું પેકિંગ, કોઈ હીરાનું પેકિંગ, જાત જાતના પેકિંગનો ફેરફાર ચાલુ મજા આવ્યા કરે. ભગવાન મેં એક જ પ્રકારના બરાબર એક જ પ્રકારના ભગવાન, એ ભગવાન તાલ જ જોયા કરે છે. અમારતા તો પહેલા નાનપણ હું જોતો હતો, કેમ ભાઈ પાછા આવ્યા ભેગા કરવા જતા હતા ને, એક બધી ગધેડું હમો મળી ગયા. હવે એટલે હું એવું માનતો ખાલી ગધેડા આપશું કરે છે તેથી જ ને આપણે. પણ પછી જરા સમજણ પડી ત્યારે મનમાં એમ થયું કે ભગવાન આ કઈ જાતનો ન્યાય વાના દેખીને આપશું કરતા છે આ માણસને, કે ના મય ભગવાન બેઠા છે ને ગધેડામાં, એનામાં ભગવાન બેઠા છે, એના ભગવાન એ પાસે વિતરાગ ભગવાન છે. ગધેડા ભગવાન એમ ના કે ગધેડું એ હું છું, અને પેલાને એવું નાખે બે જણ વાતચીત કરે ને તો પેલો ગધેડાથી જોઈ પાછો આવે ને, એટલે ગધેડા બેઠાડા ભગવાન શું કે આ ભગવાનને એ જોયું વિતરાગ, આ મને ઓળખતો નથી, મને હું ગધેડો કે છે, અને અપશુકન હું બેઠો જ થઈ અપશુકન થયા. તારે પેલા પેલા પેલા વિતરાગ શું કે એક અવતાર ગધેડા મુજબ જઈ ગયા, તિરસ્કાર કર્યો તે બદલથી આ જગત જાણતું નથી ને, ફાંફા ફાય મારી મરી મરી ગયા. અને લોકો ગોળ કે ખરું ગુરુ કે નથી, ગુરુ લોકો બાપે સમજતો નથી કશું, આ બધું પોલમ પોલ ચાલી બધું ખબર ને, આ તો બધા આ છે પંચ સહુ પેટ ખબર પડી ને. ચોખ્ખી વાત તો દીવા જેવી સ્પષ્ટ હોય, કેવી હોય, જ્યાં વટાવો તો અંધારે વટાવો તો એના પીછે આવે ને. ચોખ્ખી વાત આની હોતી નથી, ધર્મ ની હંમેશા વેપારી જ પદ્ધત હોય છે. ધર્મમાં વેપાર ઘૂસી ગયો છે, વેપારમાં ધર્મ જોઈએ, પણ ધર્મમાં વેપાર ના, વેપારમાં ધર્મ ના હોય તો અધર્મ પહી જશે. એટલે બધાને કહી દે વેપારીઓને કે મારા ધર્મની વડી દીધી રાખીને લેજો, હા, અને નહીં તો ખાલી હશે નહીં તો ધર્મ પૈસે રહેશે નહીં, માટે ધર્મને તેલ બહેરી દેજે. તો આગળ વ્યાખ્યુપ રહેતું નથી કહેજે, એટલે ધર્મ પહી જશે. લક્ષ્મી કોઈ આગી પાછી કરનાર છે નહી, ઓછી વધતી કોઈ કરનાર નથી, ફક્ત અહંકાર જ કરે છે કે આ બધું આમ કમાયો. બાકી એ લક્ષ્મી તો જે તમારો હિસાબ છે ને તે તમે જેવી રીતે માગો, તમે કહો કે તમને પછી તમને કહે કે તમે કઈ રીતે ટેન્ડર છે, સાહેબ બધી ચોરી રીતે ચોરી કરીને કરવી છે, સાહેબ બધી ચોરીને. તમે કહો કે કોક દાડો ચોરી કરવાની છે, ખાસ મને ચોરી કરવા નહીં ગમતું, સાહેબ કોક દાડો ચોરી કરજો. અને તમે કહો મારે પૈસા ભરી ચોરી નહીં કરી તો એ પી નહીં રહેશે રકમ, તોય પી નહીં રહેશે રકમ, રકમ દીશે. આ તો દેશ તમારો થાય છે ત્યાં. અને તો ચોરી કરવાથી રકમ વધતી હોય તો કોઈને ખોટ જાય નહીં. આ લોભ ને લઈને નુકસાન થાય છે બધું, એ લોભ એને જ છે, વધે છે. આમ કરો ને આટલા લોભ વધારનાર આપણી સરકાર છે, આટલા 10,000 બચી જાય તેથી લોભ ને દુશ્મન કે છે ને, લોભ ને દુશ્મન સાથી કે છે. લોભ ઊંધું શીખવાડીને આંધળો કરી નાખે છે બહાર ને, બરોબર ને. આ 2000 બચી જાય મારીને લખી નાખું છું તો આપણે બરોબર છે. આપડે જેને ચૂંટી ને તો 50 મોકલો ને, 100 મોકલો ને, 55 મોકલો ને, તમે તો 60 કરોડ છો. એટલે સરકાર એ આપડે છીએ છેવટે, એટલે આપડે માથે માથે આવે છે. શું કોને કોને ગાળ દેવી? આપણને આપડે પ્રતિક, આપણું આપણું પ્રતિક છે સરકાર તો. શું એટલે કોને કેવું આપડે? 1939 માં આપણું બજેટ 250 છે, એ તો આપડા મોકલેલા છે. ભૂલ પોતાની બધી બાબત માં પોતાની ભૂલ જો જોશે તો એની ભૂલ ભાગશે ને, ભૂલ ભાગશે. અત્યારે આપણા કરતા છે કે પ્રજા કેટલા સરસ રીતે પૈસા વાપરે છે, પણ એમને ભાન નથી કે રૂપિયાની બાજરીના 25 થયા, તેના અત્યાર 25 નથી વાપરી શકતો, કે 12 જ વાપરી શકે છે. એ કહે છે આપણા જે અંદર બેઠા છે એમને એમ લાગે છે કે આપણી પ્રજા કેટલા બધા પૈસા વાપરે છે, કેટલી સુખી થઈ, કેટલી સુખી થઈ. કારણ કે તેના રૂપિયાની બાજરી, એક જ રૂપિયા પણ બાજરી થયા, 25 રૂપિયા બાજરીના છે, અને 25 રૂપિયામાં ખાલી 12 રૂપિયા જ વાપરે છે. એવું એટલે 50% જ વાપરે છે, ચેક લાવે કઈ થી 100%. તમારી પર હેડ ઇન્કમ હતું 2500 રૂપિયા પર હેડ 12 મહિને. એવું છે ને, હું તમને કે દરરોજ નો રૂપિયો થયો હવા 18 રૂપિયા. મેં જોયું છે વસ્તુ હકીકત એ જાણવા જેવી છે કે આ જો મોંઘવારી થાય ને તો પબ્લિક કશું એ ના પામે ખાવા પીવાનું આવી મોંઘવારીમાં. એટલે પછી મેં જ્ઞાનથી જોયું તો એ શું છે આ કઈ રીતે આ લોકો માણસ તેલ લાઈને ખાય છે ને, કઈ રીતે ખોળ લાઈને 5 રૂપિયા ખોળ થઈ ગઈ રીતે કઈ રીતે ખાતા હશે, એ બધો હિસાબ કરે ને. પણ છેવટે જ્ઞાનથી જોયું ત્યારે ખબર પડી કે ત્યાં આગળ રૂપિયાની ભાનગડ નથી હોતી. તમારે કેટલું ઘી, કેટલું તેલ, કેટલું એ એ હિસાબ તમારી જોડે જોઈન થયેલો છે. શું હોય છે, કયો હિસાબ હોય છે, કેટલું ઘી, કેટલું તેલ, આટલું દૂધ, આટલું એ જ હિસાબ, આટલું શાક, ફળનું શાક, આમ તેમ બધું, આટલું વેજીટેબલ ઘી કે ચોખ્ખું ઘી, પણ આટલું એ હિસાબ જોઈન છે. તેથી આ બધા મળે છે, નહીં તો આ મળે જ નહીં, શ્રીમંત તો નહીં ના મળે. તારીખ 15/3/1979 મહાત્મા રાવજીભાઈ ને ત્યાં વડોદરા. 15/3/1979 રાવજી કસમ ત્યાં વડોદરા. અમારી પાવર ક્યાં હોય, જેમાં યાદ રાખદે હોય ને એમ જ મેમરી હોય. કેતી બેને રાખદેશ પેલા એમાં તૂટી જાય, પણ ના તૂટે, ના તૂટે, કેટલાક મંકોડ એવા થઈ જાય, મંકોડ પોતે તૂટી જાય, તૂટે નહી. અનંગ ક્રોધ, અનંગ માન, અનંગ લોભ, અનંગ મોહ, બધા ને ખરે. જય સચિદાનંદ. આપડા જ્ઞાનીઓ ને જ્ઞાન આપીએ ને તૂટી જાય બધા, એ ગાંઠ તૂટી જાય. જય સચિદાનંદ. માયા લો એટલે ગાંઠ બહુ ખરાબ, એ નથી કેતો હું. જય સચિદાનંદ. આ બાજુ તમે કહે ને અનંગ હોય છે, તમે આવો અનંતાનંદ નહી કહેતો હું, અનંગ. હા અનંગ, અનંગ તો એ વસ્તુ બહુ જુદી વસ્તુ.